નીરસ લાગ્યો હોય અને જ્યાંથી સંસાર જ રસ પૂરત લાગતો હોય ત્યાંથી રસ એમાં ઓછી જ પડે છે. એ બધી વાતચીત કરો બધું બુદ્ધિ અને ખોરાક ને કઈ સંબંધ ખરો? રાજસી તામસી એ બધા ખોરાક ને સાત્વિક ખોરાક ખોરાક એટલો જ ખોરાક અને પાણી બે અને આ હવા એ બધી અસર કરે છે એની ખોરાક એની ઉપર બુદ્ધિ ઉપર આપડો આપણું શું પ્રમાણ છે કે છ પ્રકારના રસ સરખા પ્રમાણે લેવા. કેવું પ્રમાણસર? સરખો પ્રમાણ એટલે વધે તોલી નહીં, પ્રમાણસર. એટલે છ પ્રકારને કયા કયા રસ? કે એક તો ખારો, ખારો ખારો રસ મેં નાખવું પડે, મીઠું નાખવું પડે ને. દરેક પણ મીઠું ના નાખીએ તો હજી મજા નથી આવતી, પણ મીઠું નાખો તો ગુણકારી થઈ પડે એ વસ્તુ. જેને રોગ થયો હોય ને મીઠું કાંઈ નાખે વાત જુદી, પણ ખરી રીતે આપણે છ પ્રમાણસર જોઈએ. છ વસ્તુ, એક તો ખારો, બીજો ખાટો, ત્રીજો કડવો. કડવો આપણે મેથી મેથી નાખીએ છીએ ને, ચાહું નાખીએ છીએ એ પ્રમાણ સચવા, નહીં તો ફરી કડવી મેથી નાખીને શું કામ કરે છે? આટલી કડવી જરવી જોઈએ. અને આ કડવી જે ઓછી લે આ છ રસનો, તેને પેલી ગોળીઓ ખાવી પડે. ત્યાંની પેલી કડવી ગોળી ખાઈ આવે છે મારાથી કડવી દવા જ નહીં પીવાતી લોકો સુગર કોટેડ કરી આલી, નહી તો પેલી પણ આવું તો બધું કરી આલું પડે. કડવી જવી જ જોઈએ, આટલો ભાગ કડવો જવો જોઈએ. એટલે ખારો, ખાટો, કડવો, તીખો. તીખો એટલે આ મરચું. કોઈ કહે છે ભાઈ તીખો એટલે મરિયા તક? ના, મરિયા એ કડવામાં જાય. કેમ જાય? મરિયાને લોકો આપે છે તીખો, જાય કડવામાં. તીખો મરચું, મરચું છે, સૂટ છે, તો ભાઈ ને. પછી તુરો, તુરો, તુરો કેટલા થયા? પાંચ. પ્રમાણ સર જોઈએ આપણે. તકે પ્રમાણ કોને કહેવાય? તકે આ ગુજરાત કે બધા જમવા બેઠા હોય અને કોઈ બ્રાહ્મણે સરસ દાળ બનાવી હોય તો આપણે જાણવું કે દાળમાં શું શું પ્રમાણ સર છે, એ પ્રમાણ હોવું જોઈએ. પ્રમાણ સર આવે એટલે શરીર સારું રહે. ખટરસ ભોજન ભગવાને શું કહ્યું છે? ખટરસ ભોજન એટલે કડવું, તીખું, બધું બધું પ્રમાણસર હોવું જ જોઈએ. એ પ્રમાણકારી એક પ્રમાણ કાઢી નાખે છે એટલે બીજાનું પ્રમાણ વધી જાય છે એટલે રોગ ઉત્પન્ન થાય છે. ખટરસ ભોજન, ખટરસ એટલે છ રસનું ભોજન. એટલે આપણું આ જે બધું સાયન્ટિફિક છે, આપણું આપણો જે ખોરાક બધો સાયન્સ જ છે. હા તો તેથી આપણે જીતા રહીએ છીએ. તો આ પહેલાનો બાપદાદા આ પહેલો ના હોય તો નવી જમી શીખ ફરી કાઢતા લોકો. આપણે ચૂરો ચૂરો ખોરાક લો છો કે છે? તુવરની દાળ એ તેથી અને તુર દૂર દાર કે છે. તુર એ તુરી છે, બહુ તુરાટ છે. તુરો તુરો હંમેશા શું કરે? લોહીને સ્વચ્છ કરે અને આ શરીરમાં સ્કોપ કરે, અવકાશ કરે. એટલે ત્યાં આગળ એકદમ ભરાઈ ગયો ને તે કાઢી નાખે. શું કહ્યું? તુરો એ આકાશ ભાગને કરનારો. એટલે આ સરસનું ભોજન જોઈએ તેમાં મરચું જોઈએ, ખબર પડે ને. એને કોઈને કાઢી નાખીએ વધારે પડતું એ બધો ગુનો છે. વધારે પડતું બધું ખાઈએ પ્રમાણસર લેવાનું. નકામી કહેવાય આપડે લોકો શું કે ભાઈ સંસ્કાર આપો એને દાળ ને એટલે થમકાર કરે છે ને પછી તેલમાં થમકાર કરે છે ને એ થમકાર એ સંસ્કાર છે શબ્દ સંસ્કાર શબ્દો પરથી સંસ્કાર થઈ ગયો એટલે સંસ્કાર શું આપવાના છે ટકા મરચો રાઈ મેથી એમાં જે તત્વ અર્ક છે એનો અર્ક છે તે આ તેલમાં નીકળશે કે છે શું કે છે તેલમાં એનો અર્ક નીકળશે અને એનો અર્ક આપણે દાળમાં જશે પછી આપણને વાયડી નહીં પડે વાયડી સંસ્કાર આપ્યા કે આખું વર્ષ દાડો સરસ લાગે છે આપડા ઘડિયાળ નો ઉપકાર છે ને આપડે રસોડું બધું સાયન્સ છે હવે સાયન્ટિફિક વસ્તુ છે બધી પછી આપણા લોકોએ રસોડા ફેરફાર કર્યા એ ચોખાને ચોખાને એવી રીતે બિલમાં એ કરાવડાવે છે કે એની પર થોડા કુશ્કી રાખી રાખી છે તે કુશ્કી ઊંચા ઊંચો ફરક કહેવાય છે મનુષ્યને માટે તે કુશ્કી આ જ્ઞા મનુષ્યએ બુદ્ધિશાળીઓ શોધખોળ કરી તે જાનવરને જાય છે જાનવરનું ગુણ કેટલું વધી ગયું જાનવરનું ગુણ વધી ગયું અને ઘઉ માંથી આપણા લોકોએ મેદર શોધખોળ કરી સરસ એ કરવા માટે પૂરીઓ પૂરીઓ સરસ થાય કે મેદર રહેવાની એ તો બહુ બહુ નુકસાનકારક છે એના છોડા સાથે જવું જોઈએ એટલે આ બધું સાયન્સ બધું એટલે મરચું તમને કંટાળો નહીં આવે ને હવે કંટાળો આવવા જેવી ચીજ ને એને તો એ તામસી તામસીની દ્રષ્ટિએ વાત કરી પણ એ પ્રમાણ ની વાત આવી એટલે પછી એ વસ્તુ પ્રમાણમાં તામસી નથી પ્રમાણમાં તામસી નથી કારણ કે તામસ એ જરૂર છે તામસ ચંદ્ર એક જણ ડૂબતી ના કિનારે હતો ને તેનું તામસ ના બધું અગળી ગયેલું છે કશું બરકત ન થઈ ગયો તામસ એ ના જઈ ગયું કૂતરો પછી આ કૂતરા આવતા હોય હડેગેજ ના જતા રહે પછી કઈ થોડું બધું પ્રમાણ શબ્દ જોઈએ બધું આવું ના ચાલે અને આપડે ખોરાક જ શાસ્ત્રકારો કહ્યું છે ખટરસ ભોજન લેજો શું કે છે ખટરસ એને પછી ખટરસ શું છે સળરસ લખ્યું સળરસ એટલે સરસ નું ભોજન જોઈએ આપડે એક રસ ની કમી ના થઈ કે બીજો રસ વધી જાય અને તેનાથી રોગ ઉત્પન્ન થાય આપડા ગુજરાત એકલા માં સુર દાળ વધારે બીજે બધે ચણા છે મગ છે પણ સુવેદાર તો બહુ ઉત્તમ કારણ કે તુરો તુરો સ્વાદ કે બીજા બીજી બીજી આપણી પાસે બહુ ચીજો નથી હતી તુરો ખાવાની ચીજો બહુ હતી નથી આપણે આપણા લોકોનું સમાધાન કેવું ગયા નથી ખાવ ઉપર કેવું આ બાજુ ઘર પણ હોય ને આ બાજુ થોડું તીખું હોય તો ચાલી જશે સૂદ પડતી નથી નહીં કેતા બંદર થઈ જાય ને મરચો બધું ખાતો ના તો શું થઈ જાય સૂક્ષ્મ સમજ ને ઉભી કરવા માટે મરચું ખાય તો સારું તારે તો મરચું પ્રમાણ માં લેવું છે, પ્રમાણ ની બહાર નહીં કરવું છે. આપડે જે પ્રમાણ ખાવ તો સારું એમ કહે ને, તો આટલા મોટા લસકા લઈને બેસી ઘણા લોકો બઉ ચીકુ ખાય, ઘણા લોકો બઉ ચીકુ ખાય છે, ઘણા લોકો બઉ ચીકુ ખાય. અને તીખું તીખું સ્વભાવી ગયું છે, તીખું તો જરાક આઠમાં સાહેબ મરચું એક જરાક ઉડી પડ્યું હોય ને તો 3 કલાક ઊંઘ ના આવે. કે જાગૃતિ ના આપનારું કેવું છે અને મરિયા છે, ઘી છે, તેલ છે, બુદ્ધિ ને આપનારું. તેલ છે, મરિયા છે, મેથી છે, એ બુદ્ધિ ને આપનારું, બુદ્ધિ ને હેલ્પિંગ કરનારું. અને મરચું બુદ્ધિ ને નથી હેલ્પિંગ કરતું, એ સૂક્ષ્મ સમજ ને હેલ્પિંગ કરે, એટલે સૂર વધારે પડે. પછી મરચું આપણે તો કઈ નાખતા હોય થાળી માંથી, કોઈ દાડે મરચો નથી અડતો ના, એટલે એમાં હું જ પડે જ નહીં. પછી લોકોને પૂછે શું પેલા મને હું જ પડતી નથી, કઈ કહો ને પછી એટલે કશું બધું રેગ્યુલર છે. આપણે હવે કઈ બીજું પૂછો, ખોરાક નું પૂછો, હવે કઈ અધ્યાત્મ નું પૂછો. સાધુ આચાર્ય ને અહીંયા આવશું, સાધુ આચાર્ય ને મોહ મળવી પડશે. આવી દશા રે તમારી દશા. અંતરાત્મા ક્યાંથી કહેવાય? ત્યારે પોતાના પરમાત્માનો એટલે શુદ્ધાત્માનો લક્ષ્ય એ ભજવાનો, તે રૂપ થવાનું છે, શુદ્ધાત્મા થઈ જવાનું છે. શુદ્ધાત્મા પેલું પ્રતીતિમાં છે, લક્ષ્યમાં છે. હવે અનુભવ પદમાં રહેવા માટે શુદ્ધાત્મા એટલે એક લક્ષ તાર કરવાનું, ભજવાનું. પણ જ્યાં સુધી બહાર ફાઇલો હોય ત્યાં સુધી આખો દાડો થાય ને, ફાઇલો નિકાલ કર્યા પછી આ એ તો અંતરાત્મા તો ઇન્ટ્રિગરમાં બે કામ, અને આ કામ પૂરું થઈ ગયું ફાઇલ પરમાત્મા. અને સૂટમાં આવી જશે એમ શોર્ટ કરશો અંતરાત્મા પરમાનન્ટ છે, એ પરમાનન્ટ છે. મૂળાત્મા પરમાનન્ટ નથી, બહિર્મુખી આત્મા એ પરમાનન્ટ નથી. પરભવમાં જાય તો એ સાથે જ હોય, મુદાત્મા દશા પરભવમાં સાથે ના તો આ ના હોય, પછી બીજી આવે. ચિત્ત શુદ્ધ થયા પછી અંતરાત્મા જે જ્ઞાન પ્રાગટ્ય કરે છે એમાં બાહ્ય આવરણોને મુક્ત રાખે છે, એટલે મન જે છે એ એકદમ બાહ્ય વિચારો તરફ ઢળતું નથી પણ આંતરિક વિચારો તરફ વધારે પડતું ઢળે છે. એટલે વૃત્તિઓ પાછી ફરવા પડે છે, એમ વૃત્તિઓ બધી પાછી, એ વૃત્તિઓ પહેલા બહાર જતી હતી, એ વૃત્તિઓ પાછી આવવા માંડે, પાછી ફરે વૃત્તિઓ, બધી વૃત્તિઓ પાછી ફરે, તેની સાથે સંસારમાં ભટકે, ભટક ભટક કરે. આ તો ભટવા ભટકવા ગયું હોય તો એ વૃત્તિ બધી પાછી આવે, પોતાને ઘેર આવે બધું. તો એમાં મન ની લાગણીઓમાં જેને આમ શબ્દતા વધતી હોય એવો ભાસ થયા કરે છે. શબ્દ જ્યાં આપણે કઈ કારણ બન્યું હોય ને શબ્દ બની જઈએ, એવી રીતે આમ બુદ્ધિ જાણે આમ શબ્દ બનતી હોય એવો ભાસ થયા કરે. એટલે કોઈની સાથે વધારે બોલવાનું ઈચ્છા ન થાય. એ ભાસ જે થાય છે ને પરમેનન્ટ વસ્તુ નથી, બદલાય. બીજી બધી વસ્તુ બદલાય કરવાની, નાની વસ્તુ આમ ભાસ થતો હોય, વાદળ મંગળે વરસાદ પડતો ઘાસ થતો હોય, પછી બધું વરસાદ ના ઉડી જાય, એ બધું ભાસ થાય ને. એ ભાષ્યમાન એનો અર્થ બાબુ કશો અર્થ જ નહીં. ભાષ્યમાન એટલે આપણે શું ભાષે છે, કોને ભાષે છે એ તપાસ કરી આપણે પોતાને. એટલે બહુ એવો મનોવિચાર નથી થતો દાદા, પણ જે બુદ્ધિ નું પ્રાબલ્ય છે એ આમ સ્થિર એકદમ સ્થિર બની જતું હોય એવું આપણને લાગે. સારું, બુદ્ધિ સ્થિર થઈ થઈ જતી એવું લાગે, પણ ટાયર ને માટે સ્થિર થઈ ગયેલું કામ થઈ ગયું. બુદ્ધિ નફો ને ખોટ બે દેખાડે, શું કરે દેખાડે બુદ્ધિ દેખાડે. ગાડી માં જઈએ, બહાર જઈએ, રસ્તા પર ચાલતા હોય ત્યાં નફો થશે. એટલે નફો ખોટ પોતે ધંધો સ્વરૂપ હોય, બુદ્ધિ ધંધે નો જન્ની છે. શું કહ્યું? ધંધની જન્ની. હા, એટલે એટલે એટલે બધી ધંધો ચાલ્યા કરવા. બુદ્ધિ તો કામ તો કર્યું નતા સંસારમાં. દાદા નું જ્ઞાન નતું તાર કઈ એમને લીટી પડ્યા હતા, ચકના જીવતા હતા, પાણી ખાતા હતા, બધું કરતા હતા. બુદ્ધિ એ કામ કર્યું ને આપડે, બુદ્ધિ ચલાવી દીધું આપડે, કાર્ય ન ચલાવ્યું. પણ એ મુખમો ના જવા દે, એની હદ સંસારમાં રાખવા પડશે. તો આપણું બધું હાડું જાય છે, પણ અહીંથી બહાર ના કરવા ના. એ મન બુદ્ધિ જીત ને અહંકાર બધી વસ્તુઓ સમજવા જોઈએ. તો દૈનિક નિયમ માં જે કઈ કામકાજ કરતા હોઈએ એમાંથી બુદ્ધિ પોતાનો મનોભાવ ખેંચી લે. દૈનિક જીવનમાં જે કઈ કામકાજ કરતા હોઈએ દરરોજ એમાંથી બુદ્ધિ પોતાનો મનોભાવ ખેંચી લે છે. અને જે કોઈ વાત કરે બાહ્ય જગત ની અંદર કોઈ બીજા વિચારો સાથે અથડાવાનું આવે તો એમાં પણ મન લાગે નહીં બરાબર, એનું શું કારણ? મન એવું વસ્તુ છે ને, એ ચિત્ત બહુ સારું કહેવાય. બધા ઘણા માણસ માં રહે, બધા ઘણા પ્રમાણ થોડું વધતા ઓછા પ્રમાણમાં રહે, કોઈને વધુ પ્રમાણ રહે. અને દાદા ભગવાન એ જ પોતાનો સિદ્ધાર્થમાં છે કે ચિત્ત સિદ્ધાર્થમાં રાખો કે દાદા ભગવાનમાં રાખો, તો એ કરી. પછી ઘણી વાર એવું પણ બને દાદા મારે જવું છે. જય શ્રી મિત્ર ચેતન છે. મિત્ર ચેતન જે શુદ્ધ ચિત્ત થાય છે એટલે શુદ્ધ ચેતન. દશાસી છે અંતરાત્મા. સ્વરૂપ આપણું શુદ્ધાત્મા, દશાસું અંતરાત્મા. કારણ કે બીજું કામ કરવાનું છે, શુદ્ધાત્મા બે કામ ના કરી શકે એટલે અંતરાત્મા. ફાઇલો નિકાલ કરવાનો, પછી પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાનું. અને આ પાંચ વાક્ય બીજું કશું જાણવા જેવું કશું કહેવા નથી, બીજું બહુ જાણ્યું. ખુદા ભગત કે છે અમારી ઓફિસ માં એવું બને ને, જીભ જાય છે. ઉલટા કના કેવી દેખાય, કોટી અને પછી આમ થોડી ટુકડે થોડી ભૂલે ટુકડે એમાં જે ઘૂટે છે ને તે આપણને આમ દેખાય છે, તે જાણે બને વિચાર આવ્યો, વિચારો વંચાય છે આપણને, તે આપણે જાણે મને વિચાર આવ્યો અને નથી ગમતા વિચાર આવતા, તો આપણે કંટાળીએ છીએ આવું કેવા આવે. બસ આટલું જ છે. બેરાણી પૂછે છે કે આ પ્રજ્ઞા શક્તિ બહાર જાય, પ્રજ્ઞા શક્તિ બહાર જાય ચિત્તની જેમ. પછી શુદ્ધ થાય એટલે પછી ભટકે નહીં, જ્યાં સુધી અશુદ્ધ થયેલું ત્યાં સુધી ભટક ભટક ભટક. મહેફિલ માં હું જયા મહેફિલ કોઈ જગ્યાએ થતી હોય ને, ગાંધી બાંધી ઉડતી હોય ત્યાં આગળ ગાંધી હું જોયા હું ટેબલ પર કેવું કરું. ચિત્તની શક્તિ બહુ જ ભાયક આવે, તેથી લોકો કંટાળી જાય છે ને. આ મન એટલું બધું હેરાન નહીં કરતું લોકો, ચિત્ત શક્તિ બહુ હેરાન, મન એટલું બધું હેરાન નહીં કરતું. મન તો બે કામ કરે, સારા વિચાર ફૂટે ખરા વિચાર ફૂટે, તો કોઠી મત ફૂટે એમ થાય છે. બીજી શક્તિ છે એક ન્યાય વસ્તુ છે, એના બધા જ્ઞાતા જ છે, તો પેલા જાણતીને લઈ રહે પોતાને એમ થાય મને વિચાર આવ્યા કેવું. અને ગમતી હોય તે જ ગોઠવ્યો હોય, એટલે પેલા ઘણી ખરી ગોઠવ્યો ગમતી હોય એવી જ પડેલી હોય, એટલે ઘણી ખરી વિચારો મળતા હોય કે ભાઈ એકા કાઢી ફેરફાર બધા થતા દેખાઈ કરવાની હતી, એ બધું કરવાનું હતું. પણ હવે તો કશું કરે, જે હો તે ભલે હો, ભાઈ શું કહ્યું, વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, આમ હો તો ભલે હો, આમ હો તો ભલે હો. ચિંતાની સાથે જે મુકાબલો મન કર્યા કરતું હતું એમાંથી તદ્દન અલિપ્ત થઈ ગયું. પેલા જે ચિંતા મન કર્યા કરતું હતું એના હજારો પદ લખ્યા, તેમાં એક એક પદ માં થતા 50-50 વાક્યો હોય, 50,000 વાક્ય એમાં, એમાં એક એક વાક્ય પર શબ્દ 8-8 હોય, 5,00,000 શબ્દ તમે કેવી રીતે ગમ્યા બધા એડજસ્ટ થયા. ફંડામેન્ટલ વસ્તુ એ કઈ હોય ને, ફંડામેન્ટલ વસ્તુ એક જ હોય ને. આ દ્રષ્ટિ આપી છે ને, દ્રષ્ટિ એમને જે લીધી હતી એ જ દ્રષ્ટિ તમને આવી, પછી એમને જે દેખાય એ જ તમને દેખાય. બુદ્ધિ થી સમજવા જાય તો પાર નહીં આવે. બાર લોકો દ્રષ્ટિ ના આપી આ સમજાય. વાત કે છે ઊંચી છે પણ આપણે સમજણ પડતી નથી એવું કહે પાછો. સમજણ પડતી નથી કે પાછો ઊંચી છે એવું જાણે. બુદ્ધિ અમુક બધી દેખાડે ને, બુદ્ધિ અમુક બધી કે બધા સંદેશો તો મળી રહે, બધાને મળી રહે દરેક ને, કારણ દ્રષ્ટિ એક જ જતી. સારા મળી રહેશે બધે, બધું જ એક્ઝેક્ટ. આ પત્તો તે ફરી કાઢ્યું નતું, આ તો કહી રાખે ફરી કાઢ્યું. સંપૂર્ણ એ કહું સહજ આગળ નહીં, જેટલી જેટલી જાગૃતિ વધી વિજ્ઞાન શાને જોયું છે કે પ્રજ્ઞા શક્તિ છે, પ્રજ્ઞા શક્તિ. સંસારના માટે બધું કામનું બુદ્ધિ વાળું બધાનું કામનું કરું, પણ આપણે તો પ્રજ્ઞા શક્તિ વાળું એટલે નિર્મળ જોઈએ. બુદ્ધિ નિર્મળતા નથી નાખતી આપણા જ્ઞાનમાં. બુદ્ધિ હંમેશા ઇમોશન કરે. શું કરે? ઇમોશન. હા, આ મોશનમાં આપણે ચાલતા હોય ને તેને ઇમોશનલ કરે. શું કરે? ઇમોશનલ. આપણે મોશનમાં ચાલતા હોય પણ પછી ભાઈ બુદ્ધિ ખૂટી ગાડી માં બેઠેલા પેસેન્જરો છે એવું, આ દેહ ની અંદર પેસેન્જરો છે, બધા જીવો છે નાના ના, તે ઇમોશનલ થાય એટલે લાખો મરી જાય, ખરાબ થઈ જાય. અને તેની દોષ બેસે પછી કે છે કોઈ સાહેબ જીવડું માર્યું એટલે એમાં તારે મારવાની જરૂર જ નથી, તું અંદર મારું છું. અંદર માર્યા જ કરે છે. પછી કે સાહેબ હું તો જૈન છું, બ્રાહ્મણ છું, અમે જીવડું કરે માર્યું નહીં એટલે એમાં પણ જીવડું મારવાની જરૂર નથી, તું અંદર મારી જ રહ્યો છું. પણ દાદા ઉથલ પાથલ થઈ જાય એ વખતે. માનસિક સ્થિર ના રહે પેલા, જે ઇમોશનલ થયું ને બધું ભાંગફોડ થઈ જાય, સેબોટેજ થઈ જાય કમ્પ્લીટ. મોશન માંથી ઇમોશન માં આવ્યું કે બધું ભાંગફોડ ભાંગફોડ ભાંગફોડ. દેખાય આપણને રઘવાટ માં પડ્યો એટલે ઇમોશનલ થવા મળે. રઘવાટ તમને દેલો કોઈને સ્ટેશન પર રઘવાટ કોઈ દેખાતો નથી ને દાદા વિકાર શક્તિ ની અંદર આ પેદા થાય કે નહીં? આવી શક્તિ વિકારો ની અંદર, વિકારો જે વિકારો છે દેહ ના, એની અંદર આવી શક્તિ પેદા થાય કે નહીં? દેશના વિકારો તો આ ઇમોશનલ શક્તિ